श्रीमद् देवी भागवत स्कंद छठो अध्याय 30। भगवान विष्णु द्वारा महामाया नु महत्व वर्णन। व्यास जी द्वारा जन्मे जैने भगवती ना महिमा नु वर्णन। नारद जी कहे छे, मने ब्राह्मण नारद ने जोईने तालध्वज राजा अत्यंत आश्चर्य में पड़ी गया। तेमणे विचार्यू, मारी पत्नी क्या जती रही अने आ मुनि नारद क्यांथी आवी गया। राजा विलाप करवा लाग्या, हाँ प्रिया, हूँ तारा वियोग में विलाप करी रह्यो छु, मने छोड़ीने तू क्या चाली गई। हे पवित्र हास्यवाळी, तारी आँखों कमलपत्र जेवी विशाल छे। हे सुंदर भ्रमरवाळी, हूँ हवे शू करूँ, तारा विना हवे मारू जीवन घर अने राज्य बधुज व्यर्थ छे। तारा विरह में हवे मारा प्राण केम निकली जता नथी, तारा विना मारा जीवानो कोई अर्थ नथी। हे मोटा नेत्रों वाली, हूँ रड़ी रहियो छु, हे प्रिया, तो जवाब आपवानी कृपा कर। ते प्रथम मिलन वखते मारा प्रति जे प्रेम देखाड़ियो हतो ते हवे क्या चालियो गयो। हे सुंदर भमरवाळी, शू तू जड़मा डूबी गई, अथवा तने माछलियों के काचबा खाई गया, अथवा मारा कम नसीबे तू वरुण ना हाथ में आवी गई। अमृत जेवू मधुर बोलनारी प्रिया, तारा बधा अंगों खूबज सुंदर हता, तने धन्यवाद घटे छे, कारण के पुत्रों प्रति ते साचो प्रेम देखाड़ी ने तारा शरीर नो त्याग करियो छे। अने हूँ तारो पति होवा छता दिन भावे विलाप करी रहियो छु, अने तू पुत्र स्नेहनी सांकड़थी बंधाई गई। आ रीते मने विलाप करतो मूकीने तू स्वर्गे चाली गई, ते तने शोभतू नथी। हे प्रिय, मारा पुत्रो अने तू बन्ने मारू सर्वस्व छीनवाई गयू। पुत्रो मारिया गया अने तू प्राण प्यारी पण मारी साथे रही न सकी। प्रिय, हूँ अत्यंत दुखी छु, छता पण मारा प्राण शरीर ने छोड़ता नथी, हूँ शू करूँ अने क्या जाओ। जगत में आवी दुखद घटना माटे तेना प्रणेता ब्रह्मा खरेखर निर्दयी छे। जे समान प्रेम राखनारा स्त्री पुरुषना मरण हमेशा अलग अलग आगळ पाछळ शा माटे करे छे। मुनिओए स्त्रीओ माटे पतिनी साथे सती थवानो नियम बनावी मोटो उपकार कर्यो छे। आ प्रमाणे राजा तालध्वज विलाप करी रह्या हता त्यारे भगवान श्री हरिए अनेक प्रकारना युक्तिपूर्वकना वचनो कही तेमने शांत कर्या। भगवान बोलिया, राजेंद्र, शा माटे रड़ो छो? तमारी प्राण प्रिय स्त्री क्या गई? शू तमे शास्त्रोनी वातो सांभळी नथी? अथवा तमे ज्ञानी पुरुषोना संपर्क में आव्या नथी? ते स्त्री कोण हती? तमे कोण छो? प्रवाहरूप संसार में संयोग अने वियोग केवो? वेग थी वहता संसार रूपी समुद्र में मनुष्यों जन्म एवोज छे जेवो नाव में बैठेला यात्रियों। महाराज, हवे तमे घेर जाओ, तमारा रड़वा ककड़वा थी कोई अर्थ सिद्ध थवानो नथी। मनुष्यों संयोग वियोग सदा देवाधीन छे। राजन, विशाल नेत्रों वाली आ स्त्री थी संबंध थयो अने भोग विलास नो अवसर तमने मळी चूक्यो छे। एक सरोवर किनारे तमारी साथे तेनो संयोग थयो हतो त्यारे तेना माता पिता तमने जोवा मळ्या न हता। ते संयोग काकतालीय न्याय प्रमाणे जे रीते थयो हतो ते ज न्याय प्रमाणे वियोग पण थयो छे। राजेंद्र, शोक न करो, कालनी गतिने रोकवी अत्यंत मुश्किल छे। हवे तमे घेर जाओ अने त्यां इच्छा प्रमाणे भोग भोगो, આ સ્ત્રી સાથે જે રીતે તમારો સંયોગ થયો હતો તે જ રીતે વિયોગ પણ થઈ ગયો. તમે હતા તેવા જ રહી ગયા, હવે ઘેર જઈને રાજ્ય કારભાર સંભાળો. રાજન, હવે તમારા રડવાથી તે સ્ત્રી પાછી આવી જશે એ બિલકુલ સંભવ નથી. તમે વ્યર્થ શોક કરો છો, હવે કંઈક યોગ સાધના કરવાનો પ્રયત્ન કરો. ભોગો સમય સાથે જે રીતે આવે છે તે પ્રમાણે સમયાનુસાર ચાલ્યા પણ જાય છે, તેથી આ સંસારમાં કોઈના માટે શોક કરવો યોગ્ય નથી. હંમેશા એક જગ્યાએ સુખ કે દુઃખ રહેતું નથી. ઘટિકા યંત્રની જેમ સુખ અને દુઃખ આવે છે અને જાય છે. રાજન, સ્વસ્થ થઈને સુખપૂર્વક રાજ્ય કરો. અર્થાત હવે બંધુ બાંધવોને છોડીને જંગલમાં ચાલ્યા જાઓ. રાજન, આ મનુષ્ય દેહ દુર્લભ છે, પરંતુ છે ક્ષણભંગુર. મનુષ્ય ખૂબ પ્રયત્નપૂર્વક આત્મકલ્યાણ કરી લેવું જોઈએ. જીભના અને જીતેન્દ્રિયના ભોગો તો પશુયોનિમાં પણ સુલભ હોય છે, પરંતુ જ્ઞાન હોવાને કારણે મનુષ્ય જન્મ ઉત્તમ છે. કારણ કે મનુષ્ય સિવાયની બીજી યોનિઓમાં પોતાનો ઉદ્ધાર કરવાની શક્તિ હોતી નથી. તેથી તમે સ્ત્રીનો શોક છોડીને ઘેર જાઓ. ભગવતી જગદંબાની મહામાયાનો આ પ્રભાવ છે જેનાથી આ સંપૂર્ણ જગત મોહિત થયેલું છે. નારદજી કહે છે, આ પ્રમાણે લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના કહેવાથી રાજા તાલધ્વજે તેમને પ્રણામ કરીને સ્નાન કર્યું. હવે તે રાજાના અંતઃકરણમાં અદ્ભુત વૈરાગ્યનો ઉદય થઈ ગયો હતો. તેથી પોતાના પુત્રને રાજ સોંપીને તે વનમાં ગયા. તેમણે તત્વજ્ઞાનમાં સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી લીધી. નારદ કહે છે, તાલધ્વજ રાજાના ગયા પછી હાસ્યયુક્ત મુખમંડળથી શોભતા ભગવાન વિષ્ણુને જોઈને મેં તેમને કહ્યું, ભગવાન, આપે મને ઠગ્યો છે, પરંતુ માયાનું અપાર બળ મારી સમજમાં આવી ગયું. સ્ત્રીનું શરીર પ્રાપ્ત થવાથી મારા દ્વારા જે વ્યવહાર થયો તેને હવે હું યાદ કરી રહ્યો છું. હરિ, આપ દેવાધિદેવ પરમ પુરુષ છો. મને જણાવો કે જ્યારે હું સરોવરમાં સ્નાન કરતો હતો ત્યારે ડૂબકી મારતા જ મારી પૂર્વ સ્મૃતિ નષ્ટ કેમ થઈ ગઈ? સ્ત્રીના શરીરમાં હું મોહિત થઈ ગયો હતો. હે જગદગુરુ પ્રતાપી રાજાને મોહિત થઈને મેં પતિ તરીકે પસંદ કરી લીધો. જેમ મોહિત થઈને સચી ઇન્દ્રને પતિ બનાવતી હોય, દેવેશ, તે વખતનું મારું મન, ચિત્ત, શરીર અને લિંગ દેહ બધું તેનું તેજ હતું, નાશ પામ્યું ન હતું. છતાં હે દેવેશ, મારી સ્મૃતિ કઈ રીતે નષ્ટ થઈ ગઈ? હે રમાકાંત પ્રભુ, આ સંબંધમાં મને ખોટું આશ્ચર્ય તો એ થઈ રહ્યું છે કે મારું જ્ઞાન તે વખતે નષ્ટ થઈ ગયું હતું. આપ મને તેનું કારણ જણાવવાની કૃપા કરો. સ્ત્રીનું શરીર પ્રાપ્ત કરીને મેં અનેક પ્રકારના ભોગ ભોગવ્યા. હું નિરંતર મદિરાપાન કરતો હતો. નિષિદ્ધ ભોજન કરવામાં પણ મને કોઈ સંકોચ ન થયો. હું ક્યારેય એ જાણી ન શક્યો કે હું નારદ છું. તે સમયે જે બન્યું તે હવે મને બધું જ યાદ આવી રહ્યું છે. ભગવાન વિષ્ણુ બોલ્યા, મહાબુદ્ધિમાન નારદ, જુઓ, આ બધો મહામાયાનો ખેલ છે. તેમના પ્રભાવથી પ્રાણીઓના શરીરમાં અનેક પ્રકારની અવસ્થાઓ આવ્યા કરે છે. જેમ શરીરધારીને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ વગેરે ચાર પ્રકારની અવસ્થાઓ સ્વાભાવિક રીતે નિરંતર આવ્યા કરે છે, તે જ રીતે બીજું શરીર પ્રાપ્ત થવું પણ સ્વાભાવિક છે. તેમાં આશ્ચર્ય શું છે? નિંદ્રાધીન માણસ કંઈ પણ જાણવા, સાંભળવા કે બોલી શકવા અસમર્થ છે, પરંતુ તે જ માણસ જાગી જાય છે ત્યારે બધી વસ્તુઓનું તેને જ્ઞાન થઈ જાય છે. નિંદ્રામાં તેનું ચિત્ત અસ્થિર થઈ જાય છે, મનમાં અનેક પ્રકારના તરંગો ઉઠે છે, જેમ કે મનુષ્યો સ્વપ્નમાં જુએ છે કે હાથી તેને મારવા આવે છે અને તે નાસી જવામાં સફળ થતો નથી, ત્યારે તે વિચારે છે હવે હું ક્યાં જાઉં, મારા માટે બીજું કોઈ સ્થાન પણ નથી જ્યાં ભાગીને જઈ શકું. ક્યારેક સ્વપ્ન જુએ છે કે મારા દાદા પિતામહ મારે ઘેર આવ્યા છે, તેમને હું મળું છું, તેમની સાથે વાતચીત થાય છે અને અમે સાથે બેસીને જમીએ છીએ. પરંતુ જાગ્યા પછી ખબર પડે છે કે આ સુખ દુઃખની વાતો મેં સ્વપ્નમાં જોઈ છે, એ વાતોને યાદ કરીને લોકોને વિસ્તારથી કહીએ પણ છીએ. જે રીતે કોઈ પણ વ્યક્તિ સ્વપ્નમાં હોય છે ત્યારે તે જાણતો નથી કે આ બધો ભ્રમ છે, તે જ રીતે મહામાયાનું ઐશ્વર્ય સમજાવવું અત્યંત મુશ્કેલ છે. નારદ, મહામાયાના ગુણોથી દુસ્તર સીમાને જાણવા શંકર અને બ્રહ્મા પણ શક્તિમાન નથી. પછી મંદ બુદ્ધિવાળો બીજો કયો મનુષ્ય તેના વાસ્તવિક રહસ્યને જાણી શકે? જગતમાં મહામાયાના ગુણોનું પૂર્ણ જ્ઞાન કોઈને પણ હોતું નથી. તે મહામાયાએ આ સંપૂર્ણ ચરાચર જગતને સત્વ રજ અને તમોગુણ દ્વારા રચ્યું છે. તે ત્રણ ગુણોના અભાવમાં આ જગત ક્ષણભર પણ ટકી શકે એમ નથી. ભગવાન વિષ્ણુ કહે છે, મારામાં સત્વગુણની પ્રધાનતા છે, રજોગુણ અને તમોગુણ ગૌણ રૂપે રહે છે. જો ત્રણેય ગુણ ન હોય તો હું ક્યારેય આ ભૂમંડળનું ધારણ પોષણ કરી શકું નહીં. એ જ પ્રમાણે નારદ, તમારા પિતા બ્રહ્મામાં પણ રજોગુણ પ્રધાન રૂપે છે, તમોગુણ અને સત્વગુણ પણ તેમનામાં છે જ. આ ગુણોના અભાવમાં તે કશું કરી શકે એમ નથી. એ જ પ્રમાણે શિવમાં તમોગુણની વિશેષતા છે, રજોગુણ અને સત્વગુણ તેમનામાં ગૌણ રૂપે રહે છે. જગતમાં કોઈ પણ એવું નથી જેનામાં ત્રણેય ગુણો ન હોય. નારદ, તમે હમણાં જ માયાનો પ્રભાવ જોઈ ચૂક્યા છો. અનેક પ્રકારના ભોગો તમારી સામે ઉપસ્થિત થયા અને તમે તે ભોગવ્યા. મહાભાગ, પછી મહામાયાના આવા અદ્ભુત ચરિત્રના વિશે તમે મને શું પૂછો છો? વ્યાસજી કહે છે, મહારાજ, જન્મેજય મેં યોગ માયાના જે મહાત્મ્યને નારદજી પાસેથી સાંભળ્યું છે તેને વિસ્તારપૂર્વક કહું છું, સાવધાન થઈને સાંભળો. મુનિવર નારદજી સર્વજ્ઞ શિરોમણી છે. સ્ત્રીનું શરીર પ્રાપ્ત થવાથી તેમની સામે જે પ્રસંગ ઊભો થયો હતો તે સાંભળ્યા પછી મેં તેમને પૂછ્યું, નારદજી, હવે આપે જણાવવાની કૃપા કરો કે ત્યાર પછી ભગવાન વિષ્ણુએ આપને શું કહ્યું અને આપની સાથે તેઓ ક્યાં ગયા? નારદજી બોલ્યા, અત્યંત મનોહર સરોવર પર અમારી વાતચીત થયા પછી ભગવાન વિષ્ણુ ગરુડ પર બેઠા અને તેમણે વૈકુંઠમાં જવાનો નિર્ણય કર્યો. તે વખતે તેમણે મને કહ્યું, નારદ, હવે તમે તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ અથવા મારી સાથે મારા પરમધામમાં આવવું હોય તો પણ આવી શકો છો, નિર્ણય તમારે કરવાનો છે. ત્યારે હું શ્રી હરિની આજ્ઞા લઈને બ્રહ્મલોક ચાલ્યો ગયો. ભગવાન વિષ્ણુ પણ મને ઉપદેશ આપીને તરત ગરુડ પર બેસીને વૈકુંઠ પધાર્યા. ભગવાન ચાલ્યા ગયા ત્યારે પરમ અદ્ભુત સુખ દુઃખનો વિચાર કરતો હું મારા પિતાજી બ્રહ્માજીના ભવન પર પહોંચ્યો. ત્યાં જઈને હું તેમના ચરણોમાં મસ્તક ઝુકાવી સામે બેસી ગયો. ત્યારે મને ઉદાસ જોઈને પિતાશ્રીએ પૂછ્યું. બ્રહ્માજીએ પૂછ્યું, મહાભાગ, તું ક્યાં ગયો હતો? પુત્ર, તું આટલો ગભરાયેલો કેમ છે? નારદ, તારું મન અત્યારે સ્થિર દેખાતું નથી, તને કોણે ઠગ્યો છે? શું કોઈ અદ્ભુત ઘટના તારી સામે ઉપસ્થિત થઈ છે? પુત્ર, હું જોઈ રહ્યો છું કે તું ખૂબ ઉદાસ છે, તારી વિવેક શક્તિ રૂંધાઈ ગઈ છે, શું કારણ છે? નારદ બોલ્યા, જ્યારે મારા પિતા શ્રી બ્રહ્માજી આ પ્રમાણે પૂછ્યું ત્યારે મેં આસન પર બેસીને મહામાયાના પ્રભાવથી ઉત્પન્ન થયેલ તમામ હકીકત તેમને કહી સંભળાવી. મેં કહ્યું, પિતાશ્રી, અપાર શક્તિશાળી ભગવાન વિષ્ણુની અલૌકિક અને ઠગારી શક્તિમાં હું ફસાઈ ગયો હતો. ઘણા વર્ષો સુધી સ્ત્રીના રૂપમાં જીવવાની લાચાર પરિસ્થિતિ મારી સામે આવી પડી. ત્યારે પુત્રોના મૃત્યુથી ઉપસ્થિત મહાન દુઃખ મારે ભોગવવું પડ્યું અને પછી તે શ્રી હરિએ તેમની અમૃતવાણીમાં મારા અંતઃકરણમાં જ્ઞાનનો સંચાર પણ કર્યો. તેમની આજ્ઞાથી સરોવરમાં સ્નાન કરતા જ હું પુષ્કરાકાર નારદના રૂપમાં ફેરવાઈ ગયો. પિતાશ્રી, તે વખતે મારા મનમાં જે મોહ ઉત્પન્ન થયો હતો તેનું કારણ શું છે? સ્ત્રી શરીર પ્રાપ્ત થતા જ મારું પૂર્વ જ્ઞાન અદૃશ્ય થઈ ગયું હતું. હે બ્રહ્મન, આ માયાશક્તિ મારી સમજની બહાર છે, કારણ કે તે અત્યંત દુર્ગમ અને જ્ઞાનનો નાશ કરીને મોહમાં ફસાવનારી છે. દરમિયાન અનેક શુભ અશુભ પરિસ્થિતિઓ મારી સામે આવી અને તેનો અનુભવ કરીને હું સારી રીતે સમજી પણ ગયો. પિતાશ્રી, આ માયાને કઈ રીતે જીતી શકાય તેનો ઉપાય આપ બતાવો. નારદજી કહે છે, વ્યાસજી, જ્યારે મેં મારા પિતા બ્રહ્માજીને આ બધી વાત કહી ત્યારે તે હસીને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા. બ્રહ્માજીએ કહ્યું, બધા જ દેવતાઓ, મહાત્માઓ, મુનિઓ, તપસ્વીઓ, જ્ઞાનીઓ તથા માત્ર વાયુનો આહાર કરીને યોગ સાધના કરનારા યોગીઓ પણ માયાને સરળતાથી જીતી અને જાણી શકવા સમર્થ નથી. આ અપાર શક્તિશાળી માયાને પૂરી રીતે ઓળખવામાં હું પણ અસફળ રહ્યો છું. સૃષ્ટિ સ્થિતિ અને સંહાર કરનારી આ મહામાયા મોટે ભાગે કોઈના માટે પણ જાણી શકાવી મુશ્કેલ છે. કાળ, કર્મ અને સ્વભાવ વગેરે નિમિત્ત કારણ તેના સહયોગી છે. હે વિદ્વાન, આ પ્રકારની અમાપ શક્તિ ધરાવતી મહામાયાના સંબંધમાં તું શોક ન કર, સાથે સાથે તારે આશ્ચર્ય પામવાની પણ જરૂર નથી, કારણ કે અમે બધા જ તેના પ્રભાવથી મોહિત છીએ. નારદજી કહે છે, વ્યાસજી, પિતાશ્રીના વચન સાંભળીને મારું આશ્ચર્ય દૂર થઈ ગયું. ત્યારે હું તેમની આજ્ઞા લઈને ઉત્તમ તીર્થમાં ફરતો ફરતો અહીં આવી પહોંચ્યો. હે કૌરવમાં સર્વોત્તમ વ્યાસજી, તમે પણ કૌરવના સંહારથી ઉત્પન્ન થયેલા મોહનો ત્યાગ કરીને ભગવતી જગદંબામાં ચિત્ત પરોવીને સુખપૂર્વક સમય વ્યતીત કરો. પોતાના દ્વારા શુભ અશુભ જે કર્મો થઈ ચૂક્યા છે તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ વાતને નિશ્ચિત જાણીને આનંદપૂર્વક રહેવું જોઈએ. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે કહીને મને બોધ આપીને નારદ ત્યાંથી ચાલ્યા ગયા. તેમણે કહેલી વાતો પર વિચાર કરતો હું સરસ્વતી નદીના કિનારા પર રહેતો હતો. તે સમયે સરસ્વત કલ્પ ચાલી રહ્યો હતો. સમય વ્યતીત કરવાના વિચારથી મેં શ્રીમદ દેવી ભાગવતની રચના કરી. રાજન, આ શ્રેષ્ઠ પુરાણ સર્વ સંશયનો નાશ કરનારું, અનેક આખ્યાનથી યુક્ત અને વેદના પ્રમાણોથી આધારિત છે. રાજેન્દ્ર, જે રીતે કોઈ ઇન્દ્રજાળ કરનાર વ્યક્તિ લાકડાની પૂતળી હાથમાં લઈને તેને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવ્યા કરે છે, તેમાં માયા ચરાચર જગતને નચાવી રહી છે, તેમાં કોઈ શંકા નથી. બ્રહ્માથી માંડીને સ્તબ સુધીના જેટલા પાંચ ઇન્દ્રિયોથી સંબંધ રાખનારા દેવતા, દાનવ અને માનવો છે, તે બધા જ મન અને ચિત્તનું અનુકરણ કરે છે. રાજન, સત્વ, રજ અને તમ આ ત્રણેય ગુણો જ બધામાં કારણ હોય છે. કાર્ય કારણ વિના થતું નથી એ નિશ્ચિત છે. માયાથી ઉત્પન્ન થયેલા ત્રણેય ગુણો જુદા જુદા સ્વભાવના હોય છે. તેમાં શાંત, ઉગ્ર અને મૂઢ આ ત્રણ ભેદ હોય છે. આ ગુણોથી આશ્રિત મનુષ્ય તેના વિના કઈ રીતે રહી શકે? જે પ્રમાણે તંતુઓ વિના પટ કપડાની કોઈ સત્તા નથી, તે જ પ્રમાણે ત્રણ ગુણો વિના પ્રાણીની કોઈ સત્તા નથી એ નિશ્ચિત છે. રાજન, દેવો, મનુષ્ય અથવા પશુ કોઈનું પણ શરીર ગુણરહિત હોય તો તે રહી શકતું નથી, જેમ માટી વિના ઘડો રહી શકતો નથી ગુણોનો સંયોગ થવાથી જ આ બ્રહ્માદિ પ્રધાન દેવતાઓના મનમાં ક્યારેક પ્રસન્નતા થાય છે અને ક્યારેક ઉદાસીનતા છવાઈ જાય છે, અને તે ક્યારેક વિષાદગ્રસ્ત થઈ પણ જાય, વિષાદગ્રસ્ત પણ થઈ જાય છે. આ જ પ્રમાણે સૂર્યવંશી અને ચંદ્રવંશી 14 મુનિઓ પ્રત્યેક યુગમાં ગુણોને આધીન રહીને તેમનો કાર્યભાર સંભાળે છે. તો પછી હે રાજેન્દ્ર, આ જગતમાં રહેવા વાળા બીજા સાધારણ માણસોની શી વાત કરવી? દેવતાઓ, દાનવો વગેરે બધું પ્રાણી જગત માયાને આધીન છે. તેથી હે રાજન, આ બાબતમાં કોઈ શંકા કરવી જોઈએ નહીં. જીવો માયાને આધીન રહીને તેની આજ્ઞા પ્રમાણે જ કાર્ય કરે છે. તે માયા પરમ તત્વના રૂપમાં હંમેશા સંલગ્ન રહે છે. તે પરમ તત્વની આજ્ઞાથી પ્રાણીઓને પ્રેરિત કરવા તે તેનું નિત્ય કાર્ય છે. તે માયાને પોતાની સહચરી સખી રૂપે સ્વીકારીને ભગવતી પરમેશ્વરી હંમેશા તેને સાથે રાખે છે. તેથી સચ્ચિદાનંદન વિગ્રહ ધારણ કરવા વાળી તે ભગવતીને માયેશ્વરી કહેવાય છે. તેમના ધ્યાન, પૂજન, નમસ્કાર અને જપમાં હંમેશા તત્પર રહેવું જોઈએ. તે દયાળુ હોવાથી તેના ઉપાસકને માયા રહિત બનાવી દે છે. પોતાની અનુભૂતિ પ્રદાન કરીને તે માયાને હરી લે છે. તેથી તે ભગવતી પરમેશ્વરીને ભુવનેશી કહેવાય છે. તેની તુલનામાં ત્રિલોકમાં કોઈ સુંદર સ્ત્રી નથી. રાજન, તેના રૂપના ધ્યાનમાં જો ચિત્ત સતત લાગેલું રહે તો સદ સ્વરૂપિણી માયા તેનો કોઈ પ્રભાવ તેના પર પાડી શકતી નથી. તેથી જો માયાને દૂર કરવાની ઈચ્છા હોય તો સચ્ચિદાનંદ સ્વરૂપિણી ભગવતી જગદંબાની આરાધના છોડીને બીજા કોઈની ઉપાસના કરવી યોગ્ય નથી. જે રીતે અંધકાર કોઈ બીજા અંધકારને દૂર કરવા સમર્થ થઈ શકતો નથી, પરંતુ તે અંધકારને દૂર કરવા માટે સૂર્ય, ચંદ્ર, વીજળી અથવા અગ્નિનું તેજ સમર્થ છે, તે પ્રમાણે માયેશ્વરી ભગવતી જગદંબા જ પોતાના પ્રભાવથી માયાને દૂર કરી શકે છે. તેથી માયાના ગુણોથી નિવૃત્ત થવા માટે પ્રસન્નતાથી ભગવતીની ઉપાસના કરવી જોઈએ. રાજેન્દ્ર, વૃતાસુર, વધ વગેરે કથાઓના વિષયમાં તમે જે પ્રશ્ન કર્યો હતો તેનું વર્ણન મેં સારી રીતે કર્યું. હવે તમારે બીજો કયો પ્રસંગ સાંભળવાની ઈચ્છા છે? હે સુંદર વ્રતવાળા શ્રીમદ દેવી ભાગવત પુરાણના આ પૂર્વાર્ધને મેં કહી સંભળાવ્યું, તેમાં દેવીનો મહિમા વિસ્તારથી કહ્યો છે. ભગવતી જગદંબાનું આ રહસ્ય ગમે તેને સંભળાવવું નહીં. જે ભક્ત શાંત સ્વભાવનો, દેવી ભક્તિમાં પ્રેમ રાખનાર, શિષ્ય મોટો પુત્ર અને ગુરુ પરની ભક્તિથી યુક્ત હોય તેને જ કહેવું. આ પુરાણ સમગ્ર પુરાણોના સારરૂપ, તમામ વેદોની સરખામણી કરનાર તથા બધા પ્રમાણોથી સંપૂર્ણ છે. આવું આ પુરાણ પરમ ભાવથી જે વાંચે છે, સાંભળે છે, તે મનુષ્ય આ લોકમાં ધનવાન તથા જ્ઞાની થાય છે. અધ્યાય 30 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો 6ઠો સ્કંદ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.